દાસ હું નાથ તું. આ અરસામાં ભારતના પ્રવાસે નીકળેલા અમેરિકાના સત્સંગી બાલ બાલિકાઓ વિવિધ મંદિરોની યાત્રા કરીને સ્વામીશ્રીના દર્શને બોચાસણ આવી પહોંચ્યા. અત્રે તેઓની એક વિશિષ્ટ સભા તારીખ 21/7 રોજ સ્વામીશ્રીના સાનિધ્યમાં યોજાયેલી. તેનો કાર્યક્રમ દર્શાવવા સ્વામીશ્રી પાસે આવેલા અમૃત વિજયદાસ સ્વામીએ કહ્યું, બાપા, સભામાં ભાષાંતર સંબંધી એક પ્રશ્નોત્તરી રાખી છે, તેમાં આપે વારા ફરતી 2 અંગ્રેજી વાક્યો બોલવાના રહેશે, બાળકો તેનો ગુજરાતી અનુવાદ કરશે. આટલી પૂર્વભૂમિકા બાદ આ સંતે સ્વામીશ્રીને બોલવાનું અંગ્રેજી વાક્ય સ્વામીશ્રી સમક્ષ ધર્યું. તેમાં લખેલું, આઈ વિલ ટેક યુ ટુ અક્ષરધામ, હું તમને અક્ષરધામમાં લઈ જઈશ. પરંતુ આ વાંચતા જ સ્વામીશ્રીએ સૌમાં દાસભાવની દ્રઢતા સિંચવાના હેતુસર સુધારો જણાવ્યો કે શ્રીજી મહારાજ તમને અક્ષરધામમાં લઈ જશે, એવું હોવું જોઈએ. હું કહીએ તો માન આવી જાય, હું કોણ, શ્રીજી મહારાજ બોલવું જોઈએ ને. આમ કહી સ્વામીશ્રીએ વાક્યમાં ફેરફાર કરાવતા લખાવ્યું, શ્રીજી મહારાજ વિલ ટેક યુ ટુ અક્ષરધામ, શ્રીજી મહારાજ તમને અક્ષરધામમાં લઈ જશે. સ્વામીશ્રી દ્વારા સભામાં બોલાયેલા આ વાક્યનો ગુજરાતી અનુવાદ જ્યારે બાળકોએ બુલંદ સ્વરે ઉચ્ચાર્યો ત્યારે હકીકતે તો દાસ હું નાથ તુની સ્વામીશ્રીની દાસત્વ ભક્તિથી જ સભાગૃહ ગુંજી ઉઠ્યું. ગુજરાતી ભાષા શીખવાના લાભ. તારીખ 22/7 રોજ અમેરિકાના બાળકોની સભામાં બિરાજેલા સ્વામીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાતી ભાષા શીખવાથી શું લાભ થાય. આ જિજ્ઞાસાના જવાબમાં સ્વામીશ્રીએ જણાવ્યું, મૂળ ભાષા શીખવાથી આપણી સંસ્કૃતિ, આપણી કુટુંબ ભાવના, આપણી સમાજ સાથેની એકતા રહે, આપણી દેશ સાથેની એકતા રહે. આપણા વડવાઓએ જે ધર્મના સંસ્કાર લીધા હોય, ભગવાન સ્વામિનારાયણ વિશેની નિષ્ઠા હોય, ગુરુ પરંપરાનો ખ્યાલ હોય, મંદિરોનો પણ ખ્યાલ હોય, એટલે ગુજરાતી ભાષા બોલવામાં મજા આવે, સાંભળવામાં મજા આવે. એટલા માટે ગુજરાતી ભાષાનો આગ્રહ છે. માટે તમારે બધાએ તે વાંચતા લખતા શીખવું જોઈએ. માતૃભાષાનો આ મહિમા સમજાવી સ્વામીશ્રીએ તારીખ 28/7 ગુરુ પૂનમે 9 સાધકોને પાર્ષદી દીક્ષા આપી. તેની સાથે તેઓએ સંસ્થા દ્વારા થતી સ્વાસ્થ્યલક્ષી સેવાઓમાં BAPS હર્બલ કેર નામે આરોગ્ય વિભાગનો ઉમેરો કરતા આજે 25 આયુર્વેદિક ઔષધોને ખુલ્લા મૂક્યા. તે પછી શરૂ થયેલા પુષ્પહાર વિધિ વખતે વડીલ સંતો, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ઉત્સવ સેવાનું સૌજન્ય દાખવનારા સત્સંગીઓ વગેરે ગુરુપૂજનના ભાગરૂપે સ્વામીશ્રીને કલાત્મક હારતોરા અર્પણ કરવા લાગ્યા. કંઠમાં આરોપવામાં આવતા આ ભવ્ય હાર ઉતારવાની સેવા નારાયણ મુનિદાસ સ્વામી બજાવી રહેલા. તે વખતે તેઓએ સ્વામીશ્રીના ગાતરિયામાં એક જગ્યાએ રફુ કરેલું જોયું, તેથી તે તરફ સ્વામીશ્રીનું ધ્યાન દોરતા એ સંતે કહ્યું, બાપા, આ ફાટેલું ગાતરિયું બધાને દેખાય છે, સારું, શોભા વધે ને. હસતા હસતા સ્વામીશ્રી બોલ્યા, આજે 40,000 ભક્ત મેદની જેઓને ગુરુવંદના કરવા તત્પર બની હતી, જેઓ 2 દિવસ બાદ આફ્રિકા ખંડનું પ્રથમ શિખરબદ્ધ મંદિર પ્રતિષ્ઠિત કરવા પ્રયાણ કરી રહેલા, એ સ્વામીશ્રીની આજની સાદગી હૃદયસ્પર્શી બની રહી. પોતાના જીવનકાળ દરમિયાન 1,000 ટન વસ્ત્રોનું વિતરણ કરનારા તેઓ પોતાનું વસ્ત્ર સંધાવીને વાપરતા. હા, એમ કહેવાય. તારીખ 28/7 સાંજે બોચાસણથી વિદાય લઈ સ્વામીશ્રી મુંબઈ પધાર્યા ત્યારે અત્રે તેઓનું રોકાણ ટૂંકું હોવાથી મુલાકાતીઓનો ધસારો આગમન સાથે જ આરંભાઈ ગયો. તે ક્રમમાં તારીખ 29/7 બપોરે આવેલા 82 વર્ષીય વિખ્યાત ડૉક્ટર HL હીરાનંદાની બોલી ઉઠ્યા, સ્વામીજી, હું ઘણા મંદિરોમાં ગયો છું, ઘણા સંતોને મળ્યો છું, પણ કોઈ જગ્યાએ માથું નમાવ્યું નથી. પરંતુ આપની પાસે હું નતમસ્તક થયો છું. હું કન્વર્ટ એટલે કે રૂપાંતરિત થઈ ગયો છું. આપના મંદિરોમાં જોવા મળતી સ્વચ્છતા અને વ્યવસ્થા બીજે ક્યાંય જોયા નથી. આવા સેવાભાવી સંતો પણ ક્યાંય જોયા નથી. આવા કંઈક અહોભાવ ઝીલતા સ્વામીશ્રીને લઈ સાઉથ આફ્રિકન એરલાઇન્સનું વિમાન તારીખ 31/7 વહેલી સવારે 2:15 મુંબઈથી ઉંચકાયું ત્યારે સ્વામીશ્રીની 21મી વિદેશ યાત્રાનો પ્રારંભ થયો. તેના પ્રથમ ચરણ રૂપે તેઓ સ્થાનિક સમય અનુસાર તારીખ 31/7 સવારે 6:55 જોનિસબર્ગ ઉતર્યા ત્યારે અહીંનું તાપમાન 0°C હતું. આવી ટાઢમાં 78 વર્ષની ઉંમરે આખી રાતની મુસાફરી કરી પધારેલા સ્વામીશ્રીની કરુણાથી ગદગદિત ભક્તોએ તેઓનું ઉષ્માભર સ્વાગત કર્યું. તે સ્વીકારી લેનેશિયામાં શ્રી ભરતભાઈ પટેલના ઘેર પહોંચેલા સ્વામીશ્રીએ અત્રે નિત્યક્રમથી પરવારી જ્યારે જલપાન કર્યું ત્યારે તેઓની શરીર ઘડિયાળ મુજબ બપોરના 1:30 વાગ્યાનો સમય થયેલો. આટલો પરિશ્રમ ઉઠાવીને તેઓ દક્ષિણ આફ્રિકાના સત્સંગની રજત જયંતીમાં સામેલ થવા આવી પહોંચેલા. આ સીમાચિહ્નરૂપ ઘટનાની શાનદાર ઉજવણી તારીખ 1/8 સાંજે શરૂ થઈ. તે નિમિત્તે પાટીદાર હોલ ખાતે યોજાયેલા સમારોહમાં સ્વામીશ્રી મંચ પર બિરાજમાન થતાં જ લઈને ધર્મ જ્યોત અમે વિશ્વ ખૂંદનાર શૌર્યગીતના તાલે કૂચ કરતા 2 અગ્રણી હરિભક્તો હાથમાં જ્યોત લઈ સ્વામીશ્રી સમક્ષ આવી પહોંચ્યા. ધર્મની એ મશાલ સ્વામીશ્રીએ પોતાના હાથમાં લઈ દક્ષિણ આફ્રિકામાં રહેતા તમામ ભારતીયોના પ્રતિનિધિ રૂપે એલચી શ્રી હર્ષ ભાસિનને સોંપી આ રાજદૂતે એ જ્યોતને ઊંચી કરતા પ્રેક્ષકોને ધરી. આ ક્ષણને સૌએ હર્ષોલ્લાસથી વધાવી લીધી. આવા જ આનંદ વચ્ચે સ્વામીશ્રી તારીખ 2/8 રાત્રે જોનિસબર્ગમાં શ્રી મુકેશભાઈ પટેલના ઘેર ઠાકોરજી જમાડવા બિરાજ્યા. તે વખતે વંચાતા ગ્રંથમાં યોગીજી મહારાજનું વાક્ય આવ્યું, સંતને ગુણાતીત સ્વરૂપ કહેવાય, બીજું કહીએ તો દંડા પડે. આ સાંભળી હરિભક્ત શ્રી કનુભાઈ અમીને પૂછ્યું, બીજું કહે એટલે? બીજું એટલે ભગવાન કહે તો. સ્વામીશ્રીની આ સ્પષ્ટતા સાંભળી એ સત્સંગી બોલ્યા, આપનામાં શ્રીજી મહારાજ અખંડ રહ્યા છે, એમ તો કહેવાય ને? હા, એમ કહેવાય. હાથમાં હાથ, નાકમાં નાક, એમ કહે છે ને? સ્વામીશ્રીના આ ખુલાસાથી સૌ હરખાઈ ઉઠ્યા. કારણ કે અખંડ એમાં રહું છું રે એ શ્રીજી મહારાજના વચનનો પડઘો તેઓના શબ્દોમાં સંભળાયો. પ્રમુખ સ્વામીમાં પરબ્રહ્મનો પ્રકાશ. તારીખ 4/8 બપોરે 12 વાગે સ્વામીશ્રી જોનિસબર્ગથી ગેબ્રોન આવી પહોંચતા બોટસ્વાના દેશ તેઓની પદરેણુથી પ્રથમવાર પાવન થયો. સ્વામીશ્રીના આ આગમનને વધાવતા હિન્દુ એસોસિએશનના ચેરમેન ડૉક્ટર શર્મા તો હિન્દુ હોલ ખાતે આયોજિત આજની સ્વાગત સભામાં ઉચ્ચારી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ સમાજ સેવાનું મૂર્તિમાન સ્વરૂપ છે. જ્યારે તમે પ્રમુખ સ્વામીને જુઓ છો ત્યારે તમે ભગવાનને જુઓ છો. પ્રમુખ સ્વામી મહારાજમાં લેશ માત્ર માન નથી, તેથી તેઓમાં ભગવાન પ્રકાશે છે. સ્વામીશ્રીમાં જળહળતો પરબ્રહ્મનો આ પ્રકાશ તારીખ 5/8 સવારે બોટસ્વાનાના રાષ્ટ્રપ્રમુખ શ્રી ફેસ્ટસ મોહાઈની કચેરીમાં પણ પથરાયો. પોતાના દેશના માનવંતા મહેમાન તરીકે સ્વામીશ્રીને આવકારતા આ અગ્રણી નેતા ખૂબ જ ખુશી સાથે બોલી ઉઠ્યા, મને બહુ આનંદ થયો છે કે આપે આપના વિચરણમાં અમારા દેશને સામેલ કર્યો. આ સત્કાર ઝીલતા સ્વામીશ્રીએ પણ દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી સંસ્થાકીય સાહિત્ય અને સ્મૃતિ ભેટ અર્પણ કર્યા. ત્યારબાદ ચાલતા થયેલા વાર્તાલાપમાં તેઓએ હિન્દુ ધર્મ તથા સંપ્રદાયમાં સ્ત્રીઓના પ્રદાન વિષયક રાષ્ટ્રપ્રમુખની જિજ્ઞાસાઓ સંતોષી. તેથી નિસંશય થયેલા શ્રી ફેસ્ટસે સ્વામીશ્રી વિદાય લેવા ઊભા થયા ત્યારે જય સ્વામિનારાયણ કહી આભાર પ્રગટ કર્યો. પરંતુ સ્વામીશ્રીની પ્રતિભાએ આજે જાણે સમગ્ર શહેરને ઘેલું લગાડ્યું હોય તેમ તેઓ આજની સાંજે હિન્દુ હોલમાં જાહેર સભા માટે પહોંચ્યા ત્યારે આખું સભાગૃહ ખીચોખીચ ભરાયેલું. તે જોઈ ભારતીય રાજદૂત શ્રી મિત્તર બોલી ઉઠ્યા, અહીં આવ્યા પછી પ્રથમ વખત મેં આટલી મોટી સંખ્યામાં ભારતીયોને ભેગા મળેલા જોયા. ડર્બનમાં ડંકા. બોટસ્વાનામાં શ્રી પંકજભાઈ બારોટના ઘેર રોકાયેલા સ્વામીશ્રી તારીખ 6-8 સવારે ડર્બન જવા નીકળ્યા ત્યારે અહીં ઐતિહાસિક અવસરની આલબેલ પોકારાઈ રહેલી. અત્રે નાતાલ યુનિવર્સિટીની સમીપમાં જ 1.5 acres જમીન સહિતનું એક ધાર્મિક સંકુલ મંદિરમાં પરિવર્તિત થઈ ચૂકેલું. તેમાં મૂર્તિ પધરાવવા આવી પહોંચેલા સ્વામીશ્રીની નિશ્રામાં તારીખ 7-8 સવારે યજ્ઞ યોજાતા તેની ધૂમ્રશેરોથી ડર્બન છવાઈ ગયું. તો તારીખ 8-8 પ્રાતઃકાળે સપ્તા મંદિરેથી શરૂ થયેલી નગરયાત્રાએ શહેરવાસીઓને સ્થગિત અને ચકિત કરી દીધા. સ્વામીશ્રીએ પણ ગ્રે સ્ટ્રીટ અને એડવર્ડ સ્ટ્રીટના ખૂણે ઊભા કરાયેલા 10 feet ઊંચા મંચ પરથી આ શોભાયાત્રા પર અમિદ્રષ્ટિ વેરી સૌને અલભ્ય સ્મૃતિ આપી. ત્યારબાદ શ્રી કેતનભાઈ પટેલના ઘેર ઉતારે પધારેલા તેઓનો સંદેશ લેવા સાઉથ આફ્રિકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના સંવાદદાતાઓ આવી પહોંચ્યા. તેઓએ ફિલ્માંકિત કરેલો સ્વામીશ્રીનો ઇન્ટરવ્યૂ દેશના દૂરદર્શન દ્વારા લોકપ્રિય કાર્યક્રમ ઇસ્ટર્ન મોઝેક અંતર્ગત પ્રસારિત કરવામાં આવ્યો. તેથી ચોતરફ વ્યાપી વળેલા બ્રહ્મનાદની વચ્ચે તારીખ 9-8 સવારે સ્વામીશ્રીના વરદ હસ્તે નવનિર્મિત મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત થયા. આ અવસરને પહોંચવા ભારતના કોન્સલ જનરલ શ્રી ફ્રાન્સિસ સહિત 4000 મેદની મેનર ગાર્ડન સ્કૂલના પ્રાંગણમાં યોજાયેલી સભામાં ઉપસ્થિત રહી. તેઓને અમૃતધારા વરસાવી તૃપ્ત કરતા સ્વામીશ્રીએ તારીખ 8-8 સવારે સિડેનહામ માર્ગ પર નિર્માણાધીન સનાતન મંદિર તથા તારીખ 9-8 બપોરે સુરત આર્યભજન મંડળ દ્વારા બંધાનારા મંદિરોની જગ્યા પર જઈ નિર્માણલક્ષી યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ બંને સ્થળે તેઓની એક સૂચના સર્વસામાન્ય રહી કે અહીં હોલ બનાવ્યો છે તે સારી વાત છે, પણ તેમાં દારૂ કે માંસાહાર ક્યારેય પેશવું ન જોઈએ, તેની પવિત્રતા જળવાવી જોઈએ. મંદિરોમાં મૂર્તિઓની સાથે ધર્મની પ્રતિષ્ઠા કરવાનું સ્વામીશ્રી કદી ન ચૂકતા. તે દ્વારા ડર્બનની ડેલીઓ ગજવી તારીખ 11-8 રોજ જોનિસબર્ગ પધારેલા તેઓ અહીં તારીખ 12-8 સવારે મેફેર કલ્ચરલ સેન્ટરમાં પ્રાતઃ પૂજા કરવા માટે ગાડીમાંથી ઉતર્યા. પરંતુ તે વખતે ઠંડો કાતિલ સુસવાટો એવો ફૂંકાયો કે તેથી ધ્રુજી ગયેલા સ્વામીશ્રીની આંખો ઝીણી થઈ ગઈ, મુખ એક તરફ ફરી ગયું ને તેઓ સહેજ નીચા નમી ગયા. છતાં પવનની આ પજવણીને તાબે ન થતાં સ્વામીશ્રી અત્રે ઠાકોરજીની સુવર્ણતુલા સહિતના નિશ્ચિત કાર્યક્રમો સંપન્ન કરી તારીખ 13-8 રોજ લુસાકા પધાર્યા. અહીં શ્રી જયેશભાઈ પટેલના ઘેર રોકાયેલા તેઓની સ્વાગત સભા આજની સાંજે રાધાકૃષ્ણ મંદિરમાં યોજાઈ ત્યારે તેમાં ભારતીય એલચી શ્રી અત્રી અને દેશના કૃષિમંત્રી શ્રી દેસાઈ સહિત અનેક ભાવિકો ઉપસ્થિત હતા. આ સાથે તારીખ 14-8 રોજ ચરોતર પાટીદાર સમાજના હોલમાં પ્રાતઃ પૂજા તેમજ સાયમ સભાનો લાભ આપતા સ્વામીશ્રીએ તારીખ 15-8 સવારે મલાવી દેશના લીલોંગવેને પાવન કર્યું. અત્રે આજની સાંજે સનાતન હિન્દુ મંદિરના હોલમાં યોજાયેલી સ્વાગત સભામાં રાષ્ટ્રના ઉપપ્રમુખ શ્રી જસ્ટિન માલેવેઝીએ સ્વામીશ્રીને સત્કાર્યા. તેઓની જેમ દેશના રાષ્ટ્રપ્રમુખને પણ સ્વામીશ્રી વિશે એવો સદભાવ પ્રગટી ગયો કે તેઓએ તારીખ 17-8 રોજ પોતાનું હેલિકોપ્ટર સ્વામીશ્રી સારું મોકલી આપ્યું. તે દ્વારા બ્લેન્ટાયર પધારેલા સ્વામીશ્રી અત્રે સત્યનારાયણ મંદિરમાં સત્સંગનો લાભ આપી તારીખ 19-8 રોજ ઝિમ્બાબ્વેના પાટનગર હરારે પહોંચ્યા. આ શહેરમાં શ્રી હસમુખભાઈ પટેલના ઘેર રખાયેલા 2 દિવસના રોકાણ દરમિયાન ઓમ મંદિરે સત્સંગના કાર્યક્રમો ધામધૂમથી સંપન્ન થયા. તેના અંતે તારીખ 21-8 સાંજે અહીંથી વિદાય લેતા પૂર્વે સ્વામીશ્રીએ આ દેશમાં સ્થાનિક યુવક મંડળની વિધિવત સ્થાપના કરી દીધી. આમ 22 દિવસમાં આફ્રિકાના 5 દેશોને મંડળ અને મંદિરો દ્વારા પુષ્ટિ આપી. તેઓ આ જ હેતુ માટે તારીખ 21-8 સાંજે 5:15 વાગે નૈરોબી પધાર્યા.